શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 8 કળિયુગના ભાવિ ચરિત્રનું કાળમાન તથા ગોલોકની શ્રીકૃષ્ણ લીલાનું વર્ણન ભગવાન નારાયણ કહે છે. નારદ. ત્યાર પછી સરસ્વતી પોતાની એક કળાથી પુણ્યભૂમિ ભારતખંડમાં પધાર્યા તથા પૂર્ણ અંશથી ભગવાન શ્રી હરિ પાસે રહેવા ભાગ્યશાળી બન્યા. ભારતમાં આવવાથી ભારતી બ્રહ્માના પ્રેમ પાત્ર હોવાથી બ્રાહ્મી તથા શબ્દની અધિષ્ઠાત્રી હોવાથી વાણી નામથી પ્રસિદ્ધ થયા. તળાવ અને વાવ કુવાના જળમાં સર્વત્ર સર્વવ્યાપી શ્રી હરિ સદા રહેલા છે, તેથી શ્રી હરિનું એક નામ સરસ્વાન છે. અને એમના પ્રિયા હોવાથી એ દેવીને સરસ્વતી કહેવામાં આવે છે. નદી રૂપે પધારીને આ દેવી સરસ્વતી પરમ પવિત્ર તીર્થ બની ગયા. પાપીઓના પાપનો નાશ કરવા માટે પ્રજ્વલિત અગ્નિ રૂપા છે. નારદ. ત્યાર પછી ગંગા પોતાની કળાથી પૃથ્વી પર પહોંચ્યા. ભગીરથ રાજાના સત્ય પ્રયત્નથી ગંગાજી પૃથ્વી પર પધાર્યા હતા. ગંગાજી આવી રહ્યા હતા ત્યારે શંકર ભગવાને તેમને પોતાના મસ્તક પર ધારણ કરી લીધા. કારણ, ગંગાજીના વેગને ભગવાન શંકર જ ઝીલી શકતા હતા, તેથી પૃથ્વીની પ્રાર્થનાથી તે આ કામ માટે તૈયાર થઈ ગયા. પછી પદ્મા અર્થાત લક્ષ્મીજી પોતાની એક કળાથી ભારતખંડમાં નદી રૂપે પધાર્યા. એમનું નામ પદ્માવતી થયું. લક્ષ્મીજી પૂર્ણ અંશથી ભગવાન શ્રી હરિની સેવામાં તેમની પાસે જ રહ્યા. તે ઉપરાંત પોતાની એક બીજી કળાથી તે ભારતખંડમાં રાજા ધર્મધ્વજને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા. ત્યારે તેમનું નામ તુલસી હતું. શ્રી હરિની આજ્ઞા પ્રમાણે એ વિશ્વ પાવની દેવીએ પોતાની કળાથી વિશ્વમય બનવાનું સહર્ષ સ્વીકારી લીધું. કળિયુગમાં 5000 વર્ષ સુધી ભારતખંડમાં રહીને ત્રણેય દેવીઓ સરિતા નદી રૂપનો ત્યાગ કરીને વૈકુંઠમાં ચાલી જશે. કાશી તથા વૃંદાવન સિવાય અન્ય બીજા તીર્થો પણ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી તે દેવીઓની સાથે વૈકુંઠમાં ચાલ્યા જશે. શાલિગ્રામ, શિવ, શક્તિ અને ભગવાન પુરુષોત્તમ કળિયુગના 10000 વર્ષ વ્યતીત થયા પછી ભારતખંડમાંથી પોતાને સ્થાને પધારી જશે. એમની સાથે જ સાધુ પુરાણો, શંખ, શ્રાદ્ધ, તર્પણ તથા વેદોક્ત કર્મ પણ ભારતમાંથી વિદાય થશે. દેવ પૂજા, દેવનામ, દેવતાઓના ગુણગાન, વ્રત, તપ અને ઉપવાસ આ બધું જ એકી સાથે ભારતને છોડી જશે. મોટા ભાગના બધા લોકો મદિરા અને માંસનું સેવન કરશે. જૂઠું બોલવામાં, કપટ કરવામાં કોઈને શોભ નહીં થાય. ઉપરોક્ત દેવી દેવતાઓના ચાલ્યા ગયા પછી શઠ, ક્રૂર, દંભી, અતિશય અભિમાની, ચોર, હિંસક આ બધા વધી જશે. મિત્રતા, સદભાવનો સ્વભાવ અભાવ થશે. સ્ત્રી તથા પુરુષો એટલો જ ભેદ રહેશે, અર્થાત જાતિ ભેદ નષ્ટ થઈ જશે. કોઈ પણ પ્રકારના ભય કે સંકોચ વિના કોઈ પણ વર્ણની સ્ત્રી સાથે કોઈ પણ વર્ણ પુરુષ કોઈ પણ પુરુષ લગ્ન કરશે. સંકોચ વિના કોઈ પણ વર્ણની સ્ત્રી સાથે કોઈ પણ પુરુષ લગ્ન કરશે. પદાર્થમાં માલિકી ભેદ થશે. પરસ્પર એકબીજાને કોઈ વસ્તુ આપશે નહીં. બધા જ પુરુષો સ્ત્રીઓને આધીન બનીને રહેશે. ઘેર ઘેર વ્યભિચારણી સ્ત્રીઓનો નિવાસ હશે. તે ચારિત્રહીન સ્ત્રીઓ તેમના પતિનો તિરસ્કાર કરીને ઠપકો આપશે અને તેમને હેરાન કરશે. સેવક જેટલો નીચ હશે તેનાથી વધારે નીચતા તેના માલિકમાં હશે. ઘરમાં જે બળવાન સ્ત્રી કે પુરુષ હશે તેનું જ વર્ચસ્વ થશે. ઘરમાં પુરુષના ભાઈઓ અને નિકટના સંબંધીઓના અધિકારો વર્ચસ્વ ધરાવતી સ્ત્રીના સંબંધીઓ કરતા મર્યાદિત એટલે કે નહિવત થઈ જશે. સાથે વિદ્યાભ્યાસ કરનારાઓમાં પરસ્પર વાતચીતનો વ્યવહાર પણ રહેશે નહીં. પુરુષ સાથે પોતાના જ ઘરમાં પરાયા જેવો વ્યવહાર થશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારે વર્ણો પોતાના વર્ણના આચાર વિચારનો ત્યાગ કરશે. સંધ્યા વંદન અને યજ્ઞોપવિત વગેરે સંસ્કાર તો લગભગ બંધ જ થઈ જશે. ચારે વર્ણના લોકો મલેચ્છો જેવું આચરણ કરશે. લગભગ બધા જ લોકો પોતાના શાસ્ત્રો છોડીને મલેચ્છોની ભાષા શીખશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચારે વર્ણના લોકો સેવા વૃત્તિ એટલે નોકરીથી જીવિકા ચલાવશે. બધા જ લોકો સત્યનો ત્યાગ કરશે, જમીનમાં ધાન્ય ઉપજશે નહીં, વૃક્ષો ફળહીન થઈ જશે, ગાયોમાં દૂધ આપવાની શક્તિ નહીં રહે, દૂધ માખણ વિનાનું મળશે, સ્ત્રી પુરુષમાં પ્રેમનો અભાવ રહેશે, ગૃહસ્થો અસત્યભાષી થશે, રાજાઓનું તેજ અને અસ્તિત્વ નષ્ટ થઈ જશે, પ્રજા કમરતોડ કરબોજથી દુઃખી થશે, ચારે વર્ણોમાં ધર્મ અને પુણ્યનો સદંતર અભાવ થઈ જશે. લાખોમાં કોઈ પણ એક ધાર્મિક નહીં હોય, અશ્લીલ વાતો અને અશ્લીલ શબ્દોનો વ્યવહાર થશે, ગામડા અને શહેરો મનુષ્ય વિના જંગલ જેવા થઈ જશે, જંગલમાં રહેનારા લોકો પણ કરભારથી દુઃખી થશે, નદીઓ અને સરોવર પાસે જ અનાજ ઉત્પન્ન થશે, અનિયમિત વર્ષાને કારણે બીજી જમીનમાં ખેતી ન થવાને કારણે લોકો નદી સરોવર નજીક જ ખેતી કરશે, કળિયુગમાં ઉચ્ચ કુળના લોકોનું પતન થશે. નારદ: કળિયુગના લોકો અશ્લીલ ભાષી, ધુતારા, સઠ અને અસત્યવાદી હશે. સારી રીતે ખેડીને વાવેલા ખેતરોમાં પણ અનાજ થશે નહીં. નીચ જાતિના લોકો પાસે સંપત્તિ હોવાના કારણે તે શ્રેષ્ઠ કહેવાશે. ભગવદ્ ભક્તોમાં નાસ્તિકતા જોવા મળશે. શહેરના લોકો હિંસક, નિર્દયી તથા મનુષ્ય ઘાતી થશે. કળિયુગમાં ઘણો કરીને સ્ત્રી અને પુરુષો રોગી, ટૂંકા આયુષ્યના અને યૌવન ક્ષીણ થશે. 16 વર્ષમાં માથાના વાળ પાકી જશે. 20 વર્ષમાં મનુષ્યને વૃદ્ધાવસ્થા ઘેરી વળશે. 8 વર્ષમાં સ્ત્રીઓ રજસ્વલા થઈને ગર્ભ ધારણ કરશે. કળિયુગમાં ભગવાનના નામનો વેપાર થશે. દાન મિથ્યા થશે, અર્થાત મનુષ્ય પોતાની કીર્તિ વધારવા માટે દાન આપીને પાછું લઈ લેશે. બ્રાહ્મણોનું સદાવ્રત, મંદિરો અને ગુરુકુળો પોતે બંધાવ્યા હોય અથવા બીજા કોઈએ, તે છીનવી લેવામાં આવશે. કળિયુગના માણસને ખોટા રસ્તે જવામાં કોઈ શોભ નહીં થાય. કળિયુગમાં કોણ કોની સ્ત્રી અને કોણ કોનો પતિ તેનો નિર્ણય કરી શકાશે નહીં, અર્થાત બધા જ સ્ત્રી પુરુષોમાં અનૈતિક વ્યવહાર હશે. પ્રજા કોઈ પણ સંપત્તિ ઉપર પોતાનો અબાધિત અધિકાર ધરાવી શકશે નહીં. બધા લોકો અપ્રિય વાણી બોલનારા થશે. બધા ચોર અને લંપટ થશે. બધા એકબીજાની હિંસા કરનાર અને નરઘાતી થશે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બધા જ પાપાચારી થઈ જશે. લોકો લાખ એટલે ઝાડનો રસ, લોઢું અને મીઠાનો વેપાર કરશે. બ્રાહ્મણો પંચયજ્ઞથી વંચિત થઈ જશે. યજ્ઞ પવિત્ર પહેરવું તેમના માટે બોજરૂપ થઈ જશે. તે સંધ્યા વંદન અને પવિત્રારહિત થશે. સ્ત્રીઓ વ્યભિચારી, વ્યાજવટાવાનો ધંધો કરનારી તથા રજસ્વલા હોવા છતાં બ્રાહ્મણોના ઘરમાં રસોઈ બનાવશે. ભોજનમાં, સ્ત્રીઓમાં અને આશ્રમવાસી મનુષ્યમાં કોઈ નિયમ જોવા નહીં મળે. હળાહળ કળિયુગમાં બધા જ મલેચ્છ થઈ જશે. આ રીતે જ્યારે બધા જ લક્ષણો સાથે કળિયુગ આવી જશે ત્યારે પૂરી પૃથ્વી મલેચ્છોથી ભરાઈ જશે. ત્યારે વિષ્ણુ યશા બ્રાહ્મણને ઘેર તેમના પુત્ર રૂપે ભગવાન કલ્કી પ્રગટ થશે. પરમ પરાક્રમવાળા ભગવાન કલ્કી નારાયણના અંશ હશે. તે ખૂબ ઊંચા ઘોડા પર બેસીને પોતાની વિશાળ તલવારથી મલેચ્છોનો વિનાશ કરશે. પૃથ્વીને મલેચ્છો રહિત કરીને તે પોતે અંતર્ધાન થઈ જશે. ત્યારે પૃથ્વી પર એકવાર અરાજકતા ફેલાઈ જશે. ચોર ડાકુ સર્વત્ર લૂંટફાટ કરશે અને ત્યાર પછી મૂસળધાર વૃષ્ટિ થશે. સળંગ 6 દિવસ રાત વરસાદ ચાલુ રહેશે. પૃથ્વી પર ચારે બાજુ પાણી જ પાણી દેખાશે. હે મુનિ, ત્યાર પછી 12 સૂર્ય એક સાથે ઉગશે. તેની પ્રચંડ ગરમીથી પૃથ્વી સુકાઈ જશે. આ પ્રમાણે થવાથી દુર્ધર્ષ એટલે કે ઉગ્ર કળિયુગ સમાપ્ત થઈ જશે. ત્યારે તપ અને સત્વથી સંપન્ન ધર્મનું પૂર્ણ રૂપે પ્રાગટ્ય થશે. ત્યારે તપસ્વીઓ, ધર્માત્માઓ અને વેદવેતા બ્રાહ્મણોથી પૃથ્વી ફરીથી સમૃદ્ધ થશે. દરેક ઘરોમાં પતિવ્રતા અને ધર્મશીલ સ્ત્રીઓ હશે. ન્યાયપરાયણ અને ધર્મરત ક્ષત્રિયોના હાથમાં રાજ્યનું શાસન હશે. રાજાઓ બ્રાહ્મણ ભક્ત તપસ્વી પ્રતાપી થશે. વેશ્યો વેપાર કરશે તેમનામાં ધાર્મિક ભાવના અને બ્રાહ્મણો પ્રત્યે સદભાવ હશે. શુદ્રો ધર્મ પર આસ્થાવાળા અને પવિત્રતાથી સેવા કાર્ય કરશે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વેશ્યોના દેવીનું ધ્યાન મંત્રના જપ દ્વારા ભગવતી જગદંબાની ઉપાસના કરશે. વ્યવહાર કુશળ પુરુષોમાં શ્રુતિ સ્મૃતિ અને પુરાણોનું જ્ઞાન હશે. આવા સદાચારથી પૂર્ણ કાળને સતયુગ કહે છે. આ યુગમાં ધર્મ પૂર્ણ રૂપે છે. ત્રેતાયુગમાં ધર્મ ત્રણ ચરણથી, દ્વાપરમાં બે ચરણથી અને કળિયુગમાં ધર્મ એક ચરણથી અને તેના ઘોર પ્રભાવથી છેલ્લે ધર્મ ચરણહીન બની જશે. બ્રાહ્મણ, દિવસ સાત છે, તિથિઓ સોળ છે, મહિના બાર અને છ ઋતુઓ છે. શુક્લ અને કૃષ્ણ બે પક્ષ છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન બે અયન છે. ચાર પહોરનો દિવસ અને ચાર પહોરની રાત થાય છે. 30 દિવસનો એક મહિનો હોય છે. સંવત્સર તથા ઈડાવત્સર વગેરે ભેદથી પાંચ પ્રકારના વર્ષ થાય છે. આવો કાળ સંખ્યાનો નિયમ છે. જેમ દિવસ આવે છે જાય છે તેમ ચારેય યુગ પણ આવતા જતા રહે છે. મનુષ્યનું એક વર્ષ પૂરું થાય ત્યારે દેવતાઓનો એક દિવસ રાત થાય છે. કાળ સંખ્યાના વિશેષજ્ઞનો સિદ્ધાંત છે કે મનુષ્યના 360 યુગ વ્યતીત થયા ત્યારે દેવતાઓનો એક યુગ વીતે છે. આવા 71 દિવ્ય યુગોને એક મન્વંતર કહે છે. એક ઇન્દ્ર એક મન્વંતર સુધી રહે છે. એવા 28 મન્વંતરો વીતી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ રાત થાય છે. આ ગણતરી પ્રમાણે 108 વર્ષ વ્યતીત થવાથી બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય છે. એને પ્રાકૃત લય કહે છે. ત્યારે પૃથ્વી જોવા મળતી નથી. પૃથ્વી સહિત બધા બ્રહ્માંડો સમુદ્રમાં લીન થઈ જાય છે. બ્રહ્મા વિષ્ણુ શંકર અને ઋષિ વગેરે બધા જ સચ્ચિદાનંદ બ્રહ્મમાં લીન થઈ જાય છે. પ્રકૃતિ પણ એ જ બ્રહ્મમાં લીન થઈ જાય છે. પ્રકૃતિ પુરુષ એક થઈ જાય છે. મુનિ આ પ્રાકૃત પ્રલય કહેવાય છે. આ પ્રમાણે પ્રાકૃત પ્રલય થવાથી બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય છે. મુનિવર, આટલા લાંબા કાળને ભગવતી જગદંબાનો એક નિમેષ કહે છે. આ પ્રમાણે દેવીના એક નિમેષમાં સંપૂર્ણ વિશ્વ અને બધા જ બ્રહ્માંડો નષ્ટ થઈ જાય છે. પછી ભગવતીની ઈચ્છાથી નિમેષ માત્રમાં જ સૃષ્ટિના ક્રમથી અનેક બ્રહ્માંડમાં બની જાય છે. આ પ્રમાણે સૃષ્ટિ ઉત્પત્તિ અને પ્રલય થવા કરે છે. કેટલા કલ્પ ગયા અને આવ્યા તેની ગણના કોણ કરી શકે છે? નારદ, સૃષ્ટિ પ્રલય બ્રહ્માંડો અને બ્રહ્માંડોમાં રહેનારા તે કાર્ય સાથે સંકળાયેલા બ્રહ્માજી જેવા વ્યવસ્થા કરનારાઓની સંખ્યાનું જ્ઞાન કોને હોઈ શકે? અર્થાત કોઈને નહીં. બધા જ બ્રહ્માંડોના જે એકમાત્ર ઈશ્વર છે તેમને પરમાત્મા કહેવાય છે. તેમનો વિગ્રહ સચ્ચિદાનંદ છે. બ્રહ્માજી વગેરે દેવતાઓ તેના અંશ છે. મહાવિરાટ પણ તેનો અંશ છે. સ્વલ્પ શુદ્ર વિરાટ મહાવિરાટનો અંશ છે. એ જ અર્ધનારીશ્વર શ્રીકૃષ્ણના રૂપમાં પ્રગટ છે. એ પોતે બે રૂપમાં વહેંચાઈ જાય છે. એક બે હાથવાળા અને બીજા ચાર ભુજાવાળા ચતુર્ભુજ શ્રી હરિ વૈકુંઠમાં અને સ્વયં દ્રિભુજ શ્રીકૃષ્ણ ગોલોક ધામમાં બિરાજે છે. બ્રહ્માથી લઈને તણખલા સુધી બધું જ પ્રાકૃતિક છે અને નશ્વર છે. કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તમામ પદાર્થોનો ક્ષય નિશ્ચિત છે. આ પ્રમાણે સૃષ્ટિના કારણભૂત પરબ્રહ્મ પરમાત્મા નિત્ય સત્ય સનાતન સ્વતંત્ર નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે. તે પરમાત્મા ઉપાધિ રહિત અને નિરાકાર હોય ભક્તો પર અનુગ્રહ કરવા સદા તત્પર રહે છે. તેમની કૃપાથી બ્રહ્માજીને બ્રહ્માંડની રચના કરવાનું જ્ઞાન થાય છે. ભગવાન શિવજીને મૃત્યુંજય અને સર્વસત્વવિત કહેવાય છે. એ સર્વેશ અને મહાતપસ્વી છે. પરબ્રહ્મની આરાધનાના પ્રભાવથી તેઓ સંહાર કાર્યમાં સફળ બને છે અને એ જ પરબ્રહ્મની ભક્તિ અને સેવાના પ્રભાવથી જગતનું પાલન કરનાર વિષ્ણુ મોટા ઐશ્વર્યવાળા સર્વજ્ઞ સર્વદ્રષ્ટા સર્વવ્યાપી સર્વરક્ષક સર્વ સંપત્તિઓને આપનારા સર્વના ઈશ્વર અને શ્રીમાન થયા છે. પ્રકૃતિને સર્વશક્તિ સ્વરૂપિણી મહામાયા અને સર્વેશ્વર કહે છે. તે જ ભગવતી પ્રકૃતિ સચ્ચિદાનંદ સ્વરૂપિણી કહેવાય છે. તેમની ભક્તિપૂર્વક આરાધના અને સેવા કરવાથી દેવી માતા સાવિત્રી વેદોની અધિષ્ઠાત્રી છે. તે વેદ જ્ઞાન સંપન્ન દેવીની બ્રાહ્મણો હંમેશા પૂજા કરે છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતીની સેવાનો જ પ્રભાવ છે કે સરસ્વતીને સમસ્ત વિદ્યાના અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. વિદ્વાનો તેમની ઉપાસના કરે છે. આ મૂળ પ્રકૃતિની સેવા અને તપસ્યાથી લક્ષ્મી સર્વત્ર પૂજાય છે. અને તેમની જ ઉપાસના કરવાથી બધાની મનોકામના પૂરી કરનારા દુર્ગા સર્વલોકમાં પૂજનીય છે. શ્રી રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગમાં બિરાજે છે તથા તે સર્વ જ્ઞાન સંપન્ન દેવીમાં સર્વના દુઃખો શાંત કરવાની યોગ્યતા છે. તે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે. એ રાધા પણ મૂળ પ્રકૃતિની સેવાથી જ સર્વ કરતા અધિક રૂપ સૌભાગ્યમાન અને ગૌરવ મેળવે છે અને શ્રી કૃષ્ણના પત્ની થઈ તેમના વૃક્ષ સ્થળ પર બિરાજે છે. રાધાજીએ શ્રી કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા દેવતાઓના 1000 વર્ષ સુધી તપ કર્યું હતું. પછી મૂળ પ્રકૃતિના અનુગ્રહથી તેઓ શ્રી કૃષ્ણના પત્ની બન્યા. ચંદ્રમાની કળા જેવા શોભાયમાન રાધાજીને જોઈને ભગવાન શ્રી કૃષ્ણે તેમને પોતાના હૃદય સાથે લગાડી દીધા અને પ્રેમાશ્રુ વહાલવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે રાધાજીને શ્રેષ્ઠ વરદાન આપ્યું કે પ્રિયતમા, તમે સદા મારા વૃક્ષ સ્થળ પર બિરાજીને સૌભાગ્ય, પ્રતિષ્ઠા, પ્રેમ અને ગૌરવને પ્રાપ્ત થાઓ. તમે મારા માટે મુખ્ય, શ્રેષ્ઠ અને બધી જ સ્ત્રીઓ કરતા વધારે પ્રીતિપાત્ર બની રહો. તમે પરમ આદરણીય અને ગૌરવ સંપન્ન દેવી છો. પ્રાણ વલ્લભે, હું તમારો જ છું અને હંમેશા તમારી ઈચ્છા પ્રમાણે જ વ્યવહાર કરીશ. આ પ્રમાણે પરમ સુંદરી રાધાજીને વરદાન આપીને ભગવાન શ્રી કૃષ્ણે તેમની પોતાની નિત્ય પ્રાણપ્રિય બનાવી લીધા. નારદ, ભગવતી દુર્ગા હિમાલય પર્વત પર તપ કર્યું. તેઓ મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાના ચરણોનું ધ્યાન કરતા રહ્યા. તેથી તેઓ બધાની પરમ આરાધ્ય બન્યા. સરસ્વતીએ ગંધ માદન પર્વત પર તપ કર્યું અને તેના પ્રભાવથી તે બધાના વંદનીય બન્યા. લક્ષ્મીએ પુષ્કર ક્ષેત્રમાં તપ કર્યા પછી તેઓ તમામ સંપત્તિઓ આપનારા થયા. સાવિત્રીએ મલ્યાગીરી પર્વત પર આરાધના કરી તેથી લોકોમાં વંદનીય અને પૂજનીય બન્યા. નારદ, આ પ્રમાણે દેવો, મુનિઓ, માનવો, રાજા તથા બ્રાહ્મણ લગભગ બધા જ મહાનુભાવોએ આદ્ય દેવીની આરાધના કરીને જગતમાં પ્રતિષ્ઠા મેળવી છે. હવે તમે વધારે શું જાણવા ઈચ્છો છો? અધ્યાય 8 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.